શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ધમડકાપુરીમાં લાધાજી નામે રાજા હતા. તે રાજા ભગવાન શ્રીહરિને પોતાના ભવનમાં નિવાસ કરાવી દાસભાવે સેવા કરવા લાગ્યા. તેમજ તેમના ચાર પુત્રો કલ્યાણજી, ઇન્દુજી, રામજી અને રાયધણજી પણ અતિ હર્ષથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે જીજીબા, માનીબા, વાયુ, જીવા, મોટીની અને કરણીબા આદિ ક્ષત્રિય નારી ભક્તો હતા તે પણ ભક્તિભાવથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. હે રાજન, ધમડકાપુરીમાં ભગવાન શ્રીહરિ બે દિવસ પર્યંત રોકાઈને ત્યાંથી ભચાઉ ગામમાં પધાર્યા. ત્યાંના જયરામ અને કરમણ આદિ ભક્તોએ શ્રીહરિનો આદર કર્યો અને ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિમાં ભક્તિવાળી દેવિકા આદિ સ્ત્રી ભક્તજનો હતા તે પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા. ભચાઉ ગામમાં બે દિવસ નિવાસ કરીને ભગવાન શ્રીહરિ કંથકોટપુરમાં પધાર્યા. ત્યાંના મૂળજી અને કચરા આદિ પુરુષ ભક્તજનો તથા વાયવી અને હરિબાળા આદિ સ્ત્રી ભક્તજનોએ ભગવાન શ્રીહરિની ખૂબ જ સેવા કરી. એક રાત્રિ દિવસ ત્યાં રોકાઈને સૌને દર્શનનું ખૂબ જ સુખ આપ્યું. હે રાજન, ત્યાંથી આગળ ચાલ્યા તે ભગવાન શ્રીહરિ ગામોમાં વિચરણ કરતા કરતા સમુદ્રની ખાડી ઉતરી આભીર દેશમાં પધાર્યા. તે દેશમાં ભક્તજનોને રાજી કરવા પીપળી ગામે પધાર્યા. તે ગામના દેવજી તથા ગણેશ આદિ વૈશ્ય ભક્તજનોએ તથા માની અને રમા આદિ નારી ભક્તજનોએ પોતપોતાની શક્તિ અનુસાર ભગવાન શ્રીહરિની ખૂબ જ સેવા કરી. ત્યાં બે દિવસ રોકાઈને શ્રીહરિ પ્રસિદ્ધ રાજકોટ નગરમાં પધાર્યા. ત્યાંના રાજકુંવરી લક્ષ્મીબાઈએ અતિભાવથી શ્રીહરિને પધરાવ્યા અને મોટા ઉપચારોથી પૂજન કર્યું. હે રાજન, તે લક્ષ્મીબાઈ ભગવાન શ્રીહરિની પ્રસન્નતાથી સમગ્ર યોગકળાની સિદ્ધિને પામ્યા. ભગવાન શ્રીહરિ એક દિવસ રોકાઈ રાજકોટપુરથી વિદાય થયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ ગામે ગામ, નગરે નગર વિચરણ કરી પોતાના સંબંધમાં આવતા ભક્તજનોના ક્રોધનું નિયમન, ગર્વનું દમન, કામનો મૂળમાંથી વિનાશ કરતા, અભિમાનને નમાવતા, સ્પૃહાની નિવૃત્તિ, લોભનો વિચ્છેદ કરતા અને પાપના પુંજને પ્રજાળતા, કળિયુગના બળને નિર્બળ કરતા અને એકાંતિક ધર્મનું પોષણ કરતા ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવતા અને પોતાના અલૌકિક પ્રતાપને વિસ્તારતા હતા. તેમજ જ્ઞાનના ભાસ્કર ભગવાન શ્રીહરિ અનંત જીવોના અંતરના અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરી અતિશય રાજાધિરાજપણે સ્વયં શોભવા લાગ્યા. હે રાજન, એકાંતિક ધર્મમાર્ગનું પ્રવર્તન કરતા ભગવાન શ્રીહરિના અલૌકિક મહાપ્રતાપને પ્રત્યક્ષ નિહાળી સાંભળીને હજારો નરનારીઓએ તેમનો અનન્ય આશ્રય કર્યો અને સમર્થ ભગવાન શ્રીહરિ પણ તેઓનો ઉત્સાહ વધારવા અને પોતાના સ્વરૂપનો અતિશય દૃઢ નિશ્ચય કરાવવા પોતાના સિવાય અન્ય ઈશ્વરો કે મુક્ત પુરુષોમાં પણ ન હોય તેવો અલૌકિક પ્રતાપ વારંવાર દેખાડવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ અનંત જીવોને ત્રણ દેહથી વિલક્ષણ બ્રહ્મરૂપ એવા પોતાના આત્મસ્વરૂપમાં સમાધિ દ્વારા પ્રાણવૃત્તિનો નિરોધ કરાવતા અને ત્યાર પછી તે આત્મસ્વરૂપને વિશે જ ભગવાન શ્રીહરિ સકલ ઐશ્વર્યોએ યુક્ત પોતાના અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠધામ અને શ્વેતદીપધામના દર્શન કરાવતા હતા. તેવી જ રીતે દિવ્ય એવા અવ્યાકૃત ધામ બદ્રિકાશ્રમધામ, અગ્નિલોક, સૂર્યલોક અને ક્ષીરસાગર જેવા રમણીય લોકના દર્શન કરાવતા હતા અને તે ધામોને વિશે રહેલા સકલ ઐશ્વર્યો, શક્તિઓ, પાર્ષદોથી નિરંતર સેવાયેલ ભિન્ન ભિન્ન પોતાના દિવ્ય સ્વરૂપોના પણ દર્શન કરાવતા હતા. હે રાજન, વળી ભગવાન શ્રીહરિ કોઈ કોઈ ભક્તોને સમાધિમાં એકાએક પ્રણવનો નાદ સંભળાવતા તથા કોઈ કોઈ ભક્તજનોને પોતાની મૂર્તિમાંથી નીકળતા કરોડે કરોડ સૂર્યના સમાન તેજોરાશિના દર્શન કરાવતા હતા. વળી કોઈક ભક્તોને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી પર તથા ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ ઈશ્વરની અવસ્થાઓથી પર રહેલા સચ્ચિદાનંદ રૂપ અને દ્રષ્ટારૂપ એવા પોતાના બ્રહ્મસ્વરૂપનું દર્શન આપતા હતા. કોઈ ભક્તોને ભૂગોળ અને ખગોળને વિશે બ્રહ્મા આદિ દેવતાઓના સ્થાનો તથા વિષ્ણુ ભગવાનના સ્થાનો તથા તે સ્થાનોના ઐશ્વર્યોનું પણ દર્શન કરાવતા હતા. હે રાજન, વળી ભગવાન શ્રીહરિ કેટલાક ભક્તજનોને શરીરની અંદરના મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ અને જ્ઞાનચક્ર આ છ ચક્રોને વિશે રહેલા ગણપતિ આદિ છ દેવતાઓના જુદા જુદા દર્શન કરાવતા. વળી કોઈ ભક્તોને પરમેશ્વર શ્રીહરિ પુરુષ સૂક્તમાં વર્ણન કરાયેલા તેમજ આખા બ્રહ્માંડના આધારરૂપ એવા વિરાટ પુરુષના પણ દર્શન કરાવતા હતા. હે રાજન, ક્યારેક અતિશય પ્રસન્ન થઈ જતા ભગવાન શ્રીહરિ કોઈ ભક્તોને 100-100 યોજન કે 500 યોજન દૂર રહેલા હોવા છતાં પોતાનું પ્રત્યક્ષ દર્શન આપી તેમના મનોરથ પૂર્ણ કરતા હતા. તેવી જ રીતે દૂર દેશોમાં રહેલા ભક્તજનો પોતાના ઘરમાં પધરાવેલ ભગવાન શ્રીહરિની પ્રતિમાની આગળ ભોજનના થાળ ધરે ત્યારે તે મૂર્તિમાંથી પ્રત્યક્ષ પ્રગટ થઈને પોતાને જોતા ભક્તજનોને વિસ્મય પમાડતા ભગવાન શ્રીહરિ પ્રગટપણે થાળને આરોગતા હતા. વળી હે રાજન, કોઈ ભક્ત પ્રાણ છોડે ત્યારે પોતાના ધામમાં તે ભક્તને લઈ જવા માટે દિવ્ય સ્વરૂપે તે ગામમાં પધારે ત્યારે તે ગામના અન્ય મનુષ્યોને પણ પોતાનું પ્રત્યક્ષ દર્શન આપતા હતા. આ પ્રમાણે જ્યારે મુમુક્ષુઓને કે અન્યજનોને પોતાના અલૌકિક ઐશ્વર્યનું દર્શન કરાવતા ત્યારે તે જોઈને અભક્તો હતા તે પણ પરમ વિસ્મય પામી જતા. હે રાજન, કેટલાક મતવાદીઓ ભગવાન શ્રીહરિની સાથે શાસ્ત્રાર્થ કરી જીતવા માટે આવતા, પરંતુ વાદવિવાદમાં તેઓ શ્રીહરિને પરાભવ કરવા કોઈ સમર્થ થતા ન હતા. હે રાજન, ભગવાન શ્રીહરિ પૃથ્વી પર જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે દર્શને આવતા જનોને સમાધિ કરાવતા, ત્યારે કૃષ્ણના ઉપાસકોને કૃષ્ણરૂપે દર્શન આપતા, શ્રી રામચંદ્રજીના ઉપાસકોને શ્રી રામરૂપે દર્શન થતા, આવી રીતે શક્તિના, સૂર્યના કે શિવજીના ઉપાસકોને તે રૂપે દર્શન થતા હતા અને વૈષ્ણવ ભક્તોને વિષ્ણુ રૂપે શ્રીહરિનું દર્શન થતું હતું. તેવી જ રીતે જૈનોને મહાવીર આદિ તીર્થંકરના રૂપમાં અને યવનોને મહંમદ આદિ પૈગંબરના રૂપમાં શ્રીહરિનું દર્શન થતું. ભગવાન શ્રીહરિની કૃપાથી પ્રાપ્ત થતી સમાધિમાં પોતપોતાના ઇષ્ટદેવના સ્વરૂપમાં ભગવાન શ્રીહરિને નિહાળી તેઓ અતિશય વિસ્મય પામતા હતા. હે રાજન, આ પ્રમાણે જે જે જનો ભગવાન શ્રીહરિની સમીપે આવતા તેઓ ભગવાન શ્રીહરિની કૃપાથી પ્રાપ્ત થયેલી સમાધિમાં તત્કાળ પોતપોતાના ઇષ્ટદેવ સ્વરૂપે ભગવાન શ્રીહરિના દર્શન કરી અતિશય વિસ્મય પામ્યા અને પોતપોતાના સંપ્રદાયનો ત્યાગ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશ્રય કરી ભગવાને દેખાડેલી ધર્મમર્યાદામાં રહી ભક્તિભાવપૂર્વક નિરંતર તેમનું ભજન સ્મરણ કરતા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિનો આશ્રય કરનારા જીવો પ્રથમ સાવ પામર જેવા હતા, છતાં મદ્ય માંસાદિકનો ત્યાગ કરી જ્ઞાન વૈરાગ્યાદિ સદગુણોથી સંપન્ન થઈ શોભવા લાગ્યા અને કેટલાક શ્રીહરિના શિષ્યો તો હીન જાતિના અને અભણ હતા, છતાં તેનો શાસ્ત્રોક્ત બ્રહ્મસ્વરૂપના નિરૂપણમાં શ્રીહરિનો આશ્રય કર્યા વિનાના શાસ્ત્રવેત્તા વિદ્વાન પુરુષો પણ પરાભવ કરી શકતા નહીં. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના અસાધારણ પ્રતાપથી જીવની અંદર પડેલા અનાદિ અજ્ઞાનનો વિનાશ કરી ધરણી પર વિનાશ પામેલા ભાગવત ધર્મનું પુનઃ પ્રવર્તન કર્યું. હે રાજન, ભગવાન શ્રીહરિએ અનંત દેશોમાં અનંત જગ્યાએ અનંત સદાવ્રતો બંધાવ્યા. તેને વિશે એકવાર જે કોઈ મનુષ્ય આવી જતા તે પછી તે સ્થળ છોડીને બીજી જગ્યાએ જવાની ઈચ્છા કરતા નહીં. હે નરેશ્વર, સમર્થ ભગવાન શ્રીહરિ પોતાના ધનાઢ્ય હરિભક્તો દ્વારા મુખ્ય કલ્પથી મોટા મોટા વિષ્ણુયાગ કરી ભગવાન શ્રી વિષ્ણુનું યજન કરાવતા વિષ્ણુયાગ અને મહારુદ્રાદિ યજ્ઞોમાં ભગવાન શ્રીહરિ હજારો બ્રાહ્મણોને બહુ દિવસો પર્યંત મિષ્ટ ભોજનો જમાડી તૃપ્ત કરતા, તેમજ ચક્રવર્તી સમ્રાટ રંતિદેવ રાજાના જેવા અતિશય ઉદાર એવા ભગવાન શ્રીહરિ તે યજ્ઞોમાં પધારેલા અનેક વિપ્રોને સોના અને રૂપાની મુદ્રાઓનું ખૂબ જ દાન કરતા. હે રાજન, આ પ્રમાણે સમર્થ ભગવાન શ્રીહરિએ ઘી, દૂધ, ડાંગર, જવ, ઘઉં, સાકર આદિ હવિષ્યાન્નથી વિષ્ણુયાગ આદિક યજ્ઞોનું અનુષ્ઠાન કરી વેદબાહ્ય પંચમકારના વિધિવાળા યજ્ઞોનો અર્થાત મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું જેમાં વિધાન છે તેવા શક્તિપંથીઓના દૂષિત યજ્ઞોનો વિનાશ કર્યો, તેમજ સાધુ, બ્રાહ્મણ અને દેવતાઓનું વારંવાર પૂજન અને અન્નથી તર્પણ કરી ભગવાન શ્રીહરિએ વેદવિરુદ્ધ પાખંડ ધર્મનો પણ વંશ સહિત વિનાશ કર્યો. હે રાજન, ભગવાન શ્રીહરિએ જુદા જુદા ગામો અને નગરોમાં વિચરણ દરમિયાન ભક્તજનોને વિસ્તારથી યથાર્થ બોધ આપવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અનંત પ્રકારના સૂક્ષ્મ ભેદોનું યથાર્થ નિરૂપણ કર્યું અને અધર્મી અસુર ગુરુઓનો શતશાસ્ત્રોના વચનોથી અને પોતાના પ્રભાવથી પરાભવ કરી ત્યાં ભરાઈ પડેલા મુમુક્ષુઓને તેમના થકી છોડાવીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત ભક્તિવાળા આ શુદ્ધ માર્ગમાં જોડ્યા. હે રાજન, ધર્મરક્ષક ભગવાન શ્રીહરિએ આ રીતે ચારે વર્ણ અને ચારે આશ્રમના સનાતન ધર્મની સ્થાપના કરી, તેમજ તે નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મોનું યથાર્થ પ્રવર્તન કરતા કરતા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની મધ્યે રાજાધિરાજની જેમ શોભવા લાગ્યા અને તેમના દ્વારા ધર્મ અને ભક્તિનું તથા જ્ઞાન વૈરાગ્યાદિક તેમના પરિવારનું પણ યથાર્થ પોષણ થયું. તેથી તે પુષ્ટ થયેલો ધર્મ પરિવાર પ્રતિદિન દિવ્ય સ્વરૂપે શ્રીહરિની સમીપે રહી શ્રીહરિની સેવા કરતા પરમ શોભાને પ્રાપ્ત કરી દીપવા લાગ્યો. હે રાજન, ભગવાન શ્રીહરિની ઈચ્છાથી તેમની સમીપે દિવ્ય સ્વરૂપે રહેતા ધર્મ અને ભક્તિ પોતાના પરિવાર સાથે કોઈવાર પુણ્યશાળી આત્માઓને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપતા, પરંતુ સર્વે મનુષ્યોને નિરંતર દેખાતા નહીં. હે રાજન, આ રીતે પોતાના દિવ્ય ચરિત્રોથી મનુષ્યોને પરમ આશ્ચર્ય પમાડતા કરુણાના સાગર ભગવાન શ્રીહરિ પૃથ્વી પર વિચરણ કરતા અષાઢ માસમાં સરદારપુર પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં વિચરણ દરમિયાન ભગવાન શ્રીહરિએ વિવિધ ઐશ્વર્યોનું દર્શન કરાવી અનંત ભક્તોને આનંદ આપ્યો એ નામે 20મો અધ્યાય પૂર્ણ થયો.